पारा नंबर 8 वलौ अन्नना જો અમે ફરિશ્તાઓ પણ તેમની ઉપર ઉતારી દેત અને મર્દા તેમની જોડે વાતો કરત અને દુનિયાભરની વસ્તુઓ અમે તેમની આંખો સમક્ષ એકઠી કરી દેત તો પણ તેઓ ઈમાન લાવવાના ન હતા, સિવાય કે અલ્લાહની ઈચ્છા એ જ હોય કે તેઓ ઈમાન લઈ આવે. પરંતુ ઘણા ખરા લોકો અજ્ઞાનતાની વાતો કરે છે. وَلَوْ شَاءَ رَبُّكَ مَا فَعَلُوهُ فَذَرْهُمْ وَمَا يَفْتَرُونَ. અને અમે તો આવી જ રીતે હંમેશા શૈતાન મનુષ્યો અને શૈતાન જિન્નાતોને દરેક નબીના દુશ્મન બનાવ્યા છે, જેઓ શણગારેલી વાતો છેતરવા માટે એકબીજાના મનમાં નાખતા રહ્યા છે. જો તમારા રબે આજ ચાહ્યું હોત કે તેઓ આવું ન કરે તો તેઓ કદાપી આવું ન કરત. તો તમે તેમને પોતાની હાલત ઉપર છોડી દો જેથી તેઓ જુઠ્ઠી વાતો ઘડતા રહે. આ બધું અમે તેમને એટલા માટે કરવા દઈએ છીએ કે જે લોકો આખિરત ઉપર ઈમાન ધરાવતા નથી તેમના દિલ આ આકર્ષક ધોકા તરફ વળે અને તેઓ તેનાથી ખુશ થઈ જાય અને એ બુરાઈઓની કમાણી કરે જેની કમાણી તેઓ કરવા ચાહે છે. હવે જ્યારે આ હાલત છે તો શું હું અલ્લાહ સિવાય કોઈ બીજો નિર્ણય કરનાર શોધું? જો કે તેણે વિસ્તારપૂર્વક તમારી તરફ ગ્રંથ ઉતારી દીધો છે અને જે લોકોને અમે તમારી પહેલા ગ્રંથ આપ્યો હતો તેઓ જાણે છે કે આ ગ્રંથ તમારા રબની જ તરફથી સત્ય સાથે ઉતર્યો છે. આથી તમે શંકા કરનારાઓમાં સામેલ ન થાઓ. સમીઉલ અલીમ તમારા રબની વાત સત્ય અને ઇન્સાફની રૂએ સંપૂર્ણ છે. કોઈ તેના ફરમાનોને બદલનાર નથી અને તે બધું જ સાંભળે છે અને જાણે છે. અને હે નબી, જો તમે એ લોકોની બહુમતીના કહેવા ઉપર ચાલો જે ધરતી ઉપર વસે છે, તો તેઓ તમને અલ્લાહના માર્ગથી ભટકાવી દેશે. તેઓ તો માત્ર અટકળો ઉપર ચાલે છે. હકીકતમાં તમારો રબ વધુ સારી રીતે જાણે છે કે કોણ તેના માર્ગથી ભટકેલો છે અને કોણ સીધા માર્ગ ઉપર છે. પછી જો તમે લોકો અલ્લાહની આયતો ઉપર ઈમાન ધરાવો છો, તો જે પશુ ઉપર અલ્લાહનું નામ લેવામાં આવ્યું હોય તેનું માંસ ખાઓ. એવું તો શું કારણ છે કે તમે એ વસ્તુ ન ખાઓ જેની ઉપર અલ્લાહનું નામ લેવામાં આવ્યું હોય? જો કે જે વસ્તુઓનો ઉપયોગ મજબૂરીની હાલત સિવાય બીજી તમામ પરિસ્થિતિઓમાં અલ્લાહે હરામ ઠેરવી દીધો છે, તેમની વિગતો તે તમને બતાવી ચૂક્યો છે. ઘણા ખરા લોકોની હાલત એવી છે કે જ્ઞાન વિના માત્ર પોતાની ઈચ્છાઓના કારણે ભટકાવનારી વાતો કરે છે. આ હદથી વધી જનારાઓને તમારો રબ બરાબર જાણે છે. الَّذِينَ يَكْسِبُونَ الْإِثْمَ سَيُجْزَوْنَ بِمَا كَانُوا يَقْتَرِفُونَ. તમે ઉઘાડા ગુનાઓથી પણ બચો અને છુપા ગુનાઓથી પણ. જે લોકો ગુનાઓની કમાણી કરે છે તેઓ પોતાની આ કમાઈનો બદલો પામીને રહેશે. અને જે પશુ અલ્લાહનું નામ લઈને ઝબે કરવામાં આવ્યું ન હોય તેનું માંસ ન ખાઓ. આમ કરવું નાફરમાની છે. શેતાનો પોતાના સાથીઓના દિલોમાં શંકાઓ અને વાંધાઓ નાખે છે, જેથી તેઓ તમારી સાથે ઝઘડે, પરંતુ જો તમે તેમનું આજ્ઞાપાલન કર્યું તો નિશંક તમે મુશ્રિક છો. શું એ વ્યક્તિ જે પહેલા મૃત હતી પછી અમે તેને જીવન બક્ષ્યું અને તેને એ પ્રકાશ એનાયત કર્યો જેના અજવાળામાં તે લોકોની વચ્ચે જીવનનો માર્ગ પસાર કરે છે? એ વ્યક્તિના જેવી હોઈ શકે છે જે અંધારામાં પડેલી હોય અને કોઈ રીતે એમાંથી નીકળતી ન હોય? કાફીરો માટે તો આવી જ રીતે તેમના કાર્યો ખુશનુમા બનાવી દેવામાં આવ્યા છે. અને આવી જ રીતે અમે દરેક વસ્તીમાં તેના મોટા મોટા ગુનેગારો લગાડી દીધા છે કે ત્યાં પોતાના પરપંચો રચ્યા કરે. હકીકતમાં તેઓ પોતાના પરપંચમાં પોતે જ ફસાય છે, પરંતુ તેમને તેનું ભાન નથી. જ્યારે તેમની સામે કોઈ આયત આવે છે તો તેઓ કહે છે, અમે માનીશું નહીં જ્યાં સુધી તે વસ્તુ અમને પોતાને આપવામાં ન આવે જે અલ્લાહના રસૂલોને આપવામાં આવી છે. અલ્લાહ વધુ સારી રીતે જાણે છે કે પોતાની પૈગંબરીનું કામ કોની પાસેથી લે અને કઈ રીતે લે. એ સમય હવે નજીક છે જ્યારે આ ગુનેગારો પોતાની ચાલબાજીઓના બદલામાં અલ્લાહને ત્યાં અપમાન અને ભારે સજા પામશે. فَمَن يُرِدِ اللَّهُ أَن يَهْدِيَهُ يَشْرَحْ صَدْرَهُ لِلْإِسْلَامِ وَمَن يُرِدْ أَن يُضِلَّهُ يجعل صدره ضيقا حرجا كأنما يصعد في السماء كذلك يجعل الله الرجس على الذين لا يؤمنون. પછી આ હકીકત છે કે જેને અલ્લાહ માર્ગદર્શન આપવાનો ઈરાદો કરે છે તેની છાતી ઇસ્લામ માટે ઉઘાડી દે છે, અને જેને ગુમરાહીમાં નાખવાનો ઈરાદો કરે છે તેની છાતીને સંકુચિત કરી દે છે, અને એવી ભીસમાં લે છે કે ઇસ્લામનો વિચાર કરતાં જ તેને એવું લાગવા માંડે છે જાણે તેનો આત્મા આકાશની તરફ ઉડી રહ્યો છે. આવી રીતે અલ્લાહ સચ્ચાઈથી દૂર ભાગવા અને તિરસ્કારની ગંદકી એ લોકો ઉપર થોપી દે છે જેઓ ઈમાન નથી લાવતા. જો કે આ રસ્તો તમારા રબનો સીધો રસ્તો છે અને તેની નિશાનીઓ એ લોકો માટે સ્પષ્ટ કરી દેવામાં આવી છે જેઓ શિખામણ સ્વીકારે છે. તેમના રબની પાસે તેમના માટે સલામતીનું ઘર છે અને તે તેમનો વાલી છે એ સારા વર્તનને કારણે જે તેમણે અપનાવ્યું. سُرُهُمْ جَمِيعًا يَا مَعْشَرَ الْجِنِّ قَدِ اسْتَكْثَرْتُمْ مِنَ الْإِنْسِ وَقَالَ أَوْلِيَاؤُهُمْ مِنَ الْإِنْسِ وَقَالَ જે દિવસે અલ્લાહ આ સૌ લોકોને ઘેરી એકત્ર કરશે એ દિવસે તે જિન્નાતો અર્થાત શૈતાન જિન્નાતોને ઉદ્દેશીને ફરમાવશે, હે જિન્નાતોનો જૂથ, તમે તો માનવજાતનું ખૂબ શોષણ કર્યું. મનુષ્યમાંથી જેઓ તેમના મિત્રો હતા તેઓ કહેશે, પરવરદિગાર, અમારામાંથી દરેકે એકબીજાનું બહુ જ શોષણ કર્યું છે અને હવે અમે એ સમયે પહોંચી ગયા છીએ જે તે અમારા માટે ઠેરવી દીધો હતો. અલ્લાહ ફરમાવશે, સારું, હવે આગ તમારું ઠેકાણું છે, તેમાં તમે હંમેશા રહેશો. તેમાંથી બચશે માત્ર એ જ લોકો જેમને અલ્લાહ બચાવવા માંગશે. બેશક તમારો રબ ડહાપણવાળો અને સર્વજ્ઞ છે. જુઓ, આવી રીતે અમે આખિરતમાં અત્યાચારીઓને એકબીજાના સાથીદાર બનાવીશું એ કમાણીના કારણે જે તેઓ દુનિયામાં એકબીજાની સાથે મળીને કરતા હતા. أنهم كانوا كافرين. એ પ્રસંગે અલ્લાહ આ પણ તેમને પૂછશે કે હે જિન્નાતો અને મનુષ્યના જૂથ, શું તમારી પાસે તમારા પોતાનામાંથી એવા રસૂલ આવ્યા ન હતા જે તમને મારી આયતો સંભળાવતા અને આ દિવસના અંજામથી ડરાવતા હતા? તેઓ કહેશે, હા, અમે અમારી વિરુદ્ધ ખુદ સાક્ષી આપીએ છીએ. આજે દુનિયાની જિંદગીએ આ લોકોને ધોકામાં નાખી દીધા છે, પરંતુ એ વખતે તેઓ પોતે પોતાની વિરુદ્ધ સાક્ષી આપશે કે તેઓ કાફિર હતા. આ સાક્ષી તેમની પાસેથી એટલા માટે લેવામાં આવશે જેથી પુરવાર થઈ જાય કે તમારો રબ વસ્તીઓને અત્યાચારપૂર્વક નાશ કરી દેનાર ન હતો જ્યારે તેમના રહેવાસીઓ હકીકતથી ના વાકેફ હોય. દરેક વ્યક્તિનો દરજ્જો તેના કર્મ મુજબ છે અને તમારો રબ લોકોના કર્મોથી અજાણ નથી. તમારો રબ અપેક્ષા રહિત છે અને દયાવાન છે. જો તે ચાહે તો તમને હટાવી દે અને તમારી જગ્યાએ બીજા જે લોકોને ચાહે લઈ આવે, જેવી રીતે તેણે તમને બીજા જ લોકોની સંતતિથી પેદા કર્યા છે. તમારી સાથે જે વસ્તુનો વાયદો કરવામાં આવી રહ્યો છે તે બેશક આવવાની છે અને તમે અલ્લાહને વિવશ કરી દેવાની તાકાત ધરાવતા નથી. હે નબી, કહી દો કે લોકો, તમે તમારી જગ્યાએ કામ કરતા રહો અને હું પણ મારી જગ્યાએ કામ કરી રહ્યો છું. ટૂંક સમયમાં જ તમને જણાઈ જશે કે પરિણામ કોના પક્ષમાં સારું આવે છે. જો કે આ હકીકત છે કે અત્યાચારીઓ કદાપી સફળતા પામી શકતા નથી. આ લોકોએ અલ્લાહ માટે ખુદ તેની જ પેદા કરેલી ખેતી અને ઢોરોમાંથી એક ભાગ ઠેરવ્યો છે અને કહે છે કે આ અલ્લાહ માટે છે, પોતાની જાતે માની લઈને, અને આ અમારા ઠેરવેલા ભાગીદારો માટે. પછી જે ભાગ તેમના ઠેરવેલા ભાગીદારો માટે છે તે તો અલ્લાહને પહોંચતો નથી, પરંતુ જે અલ્લાહ માટે છે તે તેમના ભાગીદારોને પહોંચી જાય છે. કેવા ખરાબ નિર્ણયો કરે છે આ લોકો. وَكَذَلِكَ زَيَّنَ لِكَثِيرٍ مِّنَ الْمُشْرِكِينَ قَتْلَ أَوْلَادِهِمْ شُرَكَاؤُهُمْ لِيُرْدُوهُمْ وَلِيَلْبِسُوا عَلَيْهِمْ دِينَهُمْ અને આવી જ રીતે ઘણા મુશ્રિકો માટે તેમના ઠેરવેલા ભાગીદારોએ પોતાના બાળકોની હત્યા સુંદર બનાવી દીધી છે, જેથી તેમને બરબાદીમાં નાખી દે અને તેમના માટે તેમના દીનને શંકાસ્પદ બનાવી દે. જો અલ્લાહ ચાહત તો તેઓ એવું ન કરત, આથી તેમને છોડી દો જેથી તેઓ ઝૂઠી વાતો ઘડ્યા કરે. કહે છે, આ પશુઓ અને આ ખેતરો સુરક્ષિત છે, તેમને માત્ર એ જ લોકો ખાઈ શકે છે જેમને અમે ખવડાવવા માગીએ. જો કે આ પ્રતિબંધ તેમનું પોતાનું ઘડી કાઢેલું છે. પછી કેટલાક પશુઓ છે જેમની ઉપર સવારી અને ભાર વહન હરામ કરી દેવામાં આવ્યું છે, અને કેટલાક પશુઓ છે જેમની ઉપર તેઓ અલ્લાહનું નામ લેતા નથી, અને આ બધું જ તેમણે અલ્લાહના નામે ઘડી કાઢેલું છે. જલ્દી જ અલ્લાહ આમને આ જૂઠી વાતો ઘડી કાઢવાનો બદલો આપશે. અને કહે છે, જે કંઈ આ પશુઓના પેટમાં છે તે અમારા પુરુષો માટે વિશિષ્ટ છે અને અમારી સ્ત્રીઓ માટે હરામ, પરંતુ જો તે મરેલું હોય તો બંને તેને ખાવામાં ભાગીદાર થઈ શકે છે. આ વાતો જે તેમણે ઘડી કાઢી છે તેમનો બદલો અલ્લાહ તેમને આપીને રહેશે. બેશક તે ડાપણવાળો છે અને બધી જ વાતોની તેને ખબર છે. فَغَنَّ بِغَيْرِ عِلْمٍ બેશક નુકસાનમાં પડ્યા એ લોકો જેમણે પોતાના બાળકોને અજ્ઞાનતા અને મૂર્ખતાના કારણે કતલ કર્યા અને અલ્લાહની આપેલી રોજીને અલ્લાહના નામે ઝૂઠ ઘડીને હરામ ઠેરવી દીધી. બેશક તેઓ ભટકી ગયા અને કદાપિ તેઓ સીધો માર્ગ પામનારાઓમાંથી ન હતા. એ અલ્લાહ છે જેણે જાત જાતના બાગ અને દ્રાક્ષના બગીચા અને ખજૂરના બગીચા પેદા કર્યા, ખેતરો ઉગાડ્યા જેમાંથી જાત જાતની ખાદ્ય વસ્તુઓ પ્રાપ્ત થાય છે, જૈતૂન અને અનારના વૃક્ષો પેદા કર્યા જેમના ફળ દેખાવમાં સમાન અને સ્વાદમાં જુદા હોય છે. ખાઓ તેમની પેદાશ જ્યારે તેમને ફળ લાગે અને અલ્લાહનો હક ચૂકવો જ્યારે તેમની ફસલની લણણી કરો અને હદથી આગળ ન વધો, કેમ કે અલ્લાહ હદ વટાવેલી જનારાઓને પસંદ નથી કરતો. પછી એ જ છે જેણે ઢોરોમાંથી એ જાનવરો પણ પેદા કર્યા જેમની પાસેથી સવારી અને ભાર વહનનું કામ લેવામાં આવે છે અને તેઓ પણ કે જેઓ ખાવાના અને પાથરવાના કામમાં આવે છે. ખાઓ એ વસ્તુઓમાંથી જે અલ્લાહે તમને બક્ષેલી છે અને શૈતાનનું અનુસરણ ન કરો, કારણ કે તે તમારો ખુલ્લો દુશ્મન છે. આ આઠ નર માદા છે, બે ઘેટાની જાતમાંથી અને બે બકરાની જાતમાંથી. હે નબી, એમને પૂછો કે અલ્લાહે એમના નર હરામ ઠેરવ્યા છે કે માદા, અથવા એ બચ્ચા જે ઘેટીઓ અને બકરીઓના પેટમાં હોય? ચોક્કસ જ્ઞાનના આધારે મને બતાવો જો તમે સાચા હોવ. قل أن ذكرين حرم أم فمن أظلم ممن افترى على الله كذبا ليضل الناس بغير علم إن الله لا يهدي القوم الظالمين. અને આવી જ રીતે બે ઊંટની જાતમાંથી છે અને બે ગાયની જાતમાંથી. પૂછો, આમના નર અલ્લાહે હરામ ઠેરવ્યા છે કે માદા? અથવા એ બચ્ચા જે ઊંટણી અને ગાયના પેટમાં હોય, શું તમે એ વખતે હાજર હતા જ્યારે અલ્લાહે તેમના હરામ હોવા અંગેનો હુકમ તમને આપ્યો હતો? પછી એ વ્યક્તિ કરતાં વધુ જુલમી કોણ હશે જે અલ્લાહ તરફ ઝૂઠી વાતનું આરોપણ કરે જેથી જ્ઞાન વિના લોકોને ગેરમાર્ગે દોરે? બેશક અલ્લાહ આવા અત્યાચારીઓને સીધો માર્ગ દેખાડતો નથી. હે નબી, એમને કહો કે જે વહી મારી પાસે આવી છે તેમાં તો હું કોઈ એવી વસ્તુ જોતો નથી જે કોઈ ખાનાર માટે હરામ હોય, સિવાય એ કે તે મૂળદાલ હોય અથવા વહેવડાવેલું લોહી હોય અથવા ડુક્કરનું માંસ હોય કારણ કે તે નાપાક છે, અથવા આજ્ઞા ભંગ હોય કારણ કે તે અલ્લાહ સિવાય કોઈ બીજાના નામે ઝબે કરવામાં આવ્યો હોય. પછી જે વ્યક્તિ મજબૂરીની હાલતમાં કોઈ વસ્તુ આમાંથી ખાઈ લે સિવાય કે તે નાફરમાનીનો ઈરાદો ધરાવતી હોય અને સિવાય કે તે જરૂરતની મર્યાદા ઓળંગી જાય, તો બેશક તમારો રબ દરગુજર ફરમાવનાર અને દયાળુ છે. અને જે લોકો યહૂદી થઈ ગયા તેમની ઉપર અમે નખવાળા તમામ પ્રાણીઓ હરામ ઠેરવી દીધા હતા, અને ગાય તથા બકરીની ચરબી પણ, સિવાય કે જે તેમની પીઠ અથવા તેમના આંતરડાઓ સાથે ચોંટેલી હોય અથવા હાડકા સાથે ચોંટેલી રહી જાય. આ સજા અમે તેમના વિદ્રોહ બદલ તેમને આપી હતી, અને આ જે કંઈ અમે કહી રહ્યા છીએ તે તદ્દન સાચું કહી રહ્યા છીએ. હવે જો તેઓ તમને ખોટા ઠેરવે તો તેમને કહી દો કે તમારા રબની કૃપા વિશાળ છે અને ગુનેગારો ઉપરથી તેની સજા ટાળી શકાતી નથી. આ મુશ્રિક લોકો તમારી આ વાતોના જવાબમાં જરૂર કહેશે કે અલ્લાહ ચાહત તો ન તો અમે શિર્ક કરત, અને ન તો અમારા બાપ દાદા, અને ન તો અમે કોઈ વસ્તુને હરામ ઠેરવતા. આવી જ વાતો બનાવીને એમની પહેલાના લોકોએ પણ સત્યને ખોટું ઠેરવ્યું હતું, એટલી હદે કે છેવટે અમારી યાતનાનો સ્વાદ તેમણે ચાખી લીધો. એમને કહો, શું તમારી પાસે કોઈ જ્ઞાન છે જેને અમારી સમક્ષ રજૂ કરી શકો? તમે તો માત્ર કલ્પનાઓને અનુસરો છો અને તુક્કા લડાવો છો. પછી કહો, તમારી આ દલીલના મુકાબલામાં હકીકત સુધી પહોંચતી દલીલ તો અલ્લાહ પાસે છે. બેશક જો અલ્લાહ ચાહત તો તમને સૌને માર્ગદર્શન આપી દેત. ولا تتبع أهواء الذين كذبوا بآياتنا والذين لا يؤمنون بالآخرة وهم بربهم يعدلون. એમને કહો, લાવો પોતાના એ સાક્ષીઓ જેઓ આ વાતની સાક્ષી આપે કે અલ્લાહે જ આ વસ્તુઓને હરામ કરી છે. પછી જો તેઓ સાક્ષી આપી દે તો તમે તેમની સાથે સાક્ષી ના આપશો, અને કદાપી એ લોકોની ઈચ્છાઓ પાછળ ન ચાલશો જેમણે અમારી આયતોને ખોટી ઠેરવી છે, અને જેઓ આખિરતનો ઇનકાર કરે છે, અને જેઓ બીજાઓને પોતાના રબના સમકક્ષ ઠેરવે છે. وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا وَلَا تَقْتُلُوا رزقكم وإياهم ولا تقربوا الفواحش ما ظهر منها وما بطن ولا حرم الله إلا بالحق ذلكم وصاكم به لعلكم تعقلون هي نبي એમને કહો કે આવો હું તમને સંભળાવું તમારા રબે તમારી ઉપર કયા પ્રતિબંધ મૂક્યા છે તેની સાથે કોઈને ભાગીદાર ન બનાવો અને માતા પિતા સાથે નેક વર્તાવ કરો અને પોતાના બાળકોને ગરીબીના ડરથી કતલ ન કરો અમે તમને પણ રોજી આપીએ છીએ અને તેમને પણ આપીશું અને નિર્લજ્જતાની વાતોની નજીક પણ ન ફરકશો ચાહે તે ખુલ્લી હોય કે છુપી અને કોઈ જીવને જેને અલ્લાહે હરામ ઠેરવ્યું છે મારો નહીં પરંતુ હકની સાથે આ વાતો છે જેમની શીખ તેણે તમને આપી છે કદાચ તમે બુદ્ધિપૂર્વક વર્તો અને આ પણ કે અનાથના માલની નજીક ન જાઓ પરંતુ એવી રીતે જે શ્રેષ્ઠ હોય અહીં સુધી કે તે પુખ્ત ઉંમરે પહોંચી જાય અને તોલ માપમાં પૂરેપૂરો ઇન્સાફ કરો અમે દરેક વ્યક્તિ ઉપર જવાબદારીનો એટલો જ બોજો નાખીએ છીએ જેટલો તે ઉઠાવી શકે છે અને જ્યારે વાત કહો ત્યારે ન્યાયની કહો ચાહે મામલો પોતાના સગાનો જ કેમ ન હોય અને અલ્લાહનો કરાર પૂરો કરો આ વાતોની શીખ અલ્લાહે તમને આપી છે કદાચ તમે શિખામણ સ્વીકારો فتفرق بكم عن سبيله ذلكم وصاكم به لعلكم تتقون ઉપરાંત તેની શિખામણ આ પણ છે કે આ જ મારો સીધો માર્ગ છે આથી તમે આની જ ઉપર ચાલો અને બીજા માર્ગો ઉપર ન ચાલો કારણ કે તે તેના માર્ગ ઉપરથી હટાવીને તમને વિખેરી નાખશે આ છે તે શિખામણ જે તમારા રબે તમને આપી છે કે કદાચ તમે દુષ્ટતાથી બચો لعلهم بلقاء પછી અમે મૂસાને ગ્રંથ એનાયત કર્યો હતો, જે સદાચારનો માર્ગ અપનાવનાર મનુષ્ય માટે નિયમતો પૂર્ણ કરનાર અને દરેક જરૂરી વસ્તુની વિગત અને સદંતર માર્ગદર્શન અને કૃપા હતો. અને એટલા માટે બની ઇસરાયલને આપવામાં આવ્યો હતો કે કદાચ લોકો પોતાના રબની મુલાકાત ઉપર ઈમાન લાવે. وَهَذَا كِتَابٌ أَنزَلْنَاهُ مُبَارَكٌ فَاتَّبِعُوهُ وَاتَّقُوا لَعَلَّكُمْ تُرْحَمُونَ. અને આવી જ રીતે આ ગ્રંથ અમે ઉતાર્યો છે, એક મુબારક ગ્રંથ. પછી તમે આનું અનુસરણ કરો અને સંયમનો માર્ગ અપનાવો. આશા છે કે તમારી ઉપર દયા કરવામાં આવે. અંતકુલુ ઇન્નમા ઉન્ઝિલલ કિતાબ અલા તાઇફતૈન મિન કબલિના હવે તમે એમ કહી શકતા નથી કે ગ્રંથ તો અમારી પહેલાના બે જૂથોને આપવામાં આવ્યો હતો અને અમને કંઈ ખબર ન હતી કે તેઓ શું પડતા પડાવતા હતા. فَقَدْ جَاءَكُمْ بَيِّنَةٌ مِّن رَّبِّكُمْ وَهُدًى وَرَحْمَةٌ فَمَن أَظْلَمُ مِمَّن كَذَّبَ بِآيَاتِ اللَّهِ وَصَدَفَ عَنْهَا سَنَجْزِي الَّذِينَ يَصْدِفُونَ عَنْ آيَاتِنَا سُوءَ الْعَذَابِ بِمَا كَانُوا يَصْدِفُونَ. અને હવે તમે આ બહાનું પણ નથી કરી શકતા કે જો અમારી ઉપર ગ્રંથ ઉતારવામાં આવ્યો હોત તો અમે તેમનાથી વધુ સન્માર્ગી પુરવાર થાત. તમારી પાસે તમારા રબ તરફથી એક સ્પષ્ટ દલીલ અને માર્ગદર્શન અને કૃપા આવી ગઈ છે. હવે એના કરતાં વધુ અત્યાચારી કોણ હશે જે અલ્લાહની આયતોને ખોટી ઠેરવે અને ઇનકાર કરે અને તેનાથી વિમુખ બને. જે લોકો અમારી આયતોથી વિમુખ બને છે તેમને આ વિમુખ થવાના બદલામાં અમે સૌથી ખરાબ સજા આપીને રહીશું. يَوْمَ يَأْتِي بَعْضُ آيَاتِ رَبِّكَ لَا يَنفَعُ نَفْسًا إِيمَانُهَا لَمْ تَكُنْ آمَنَتْ مِنْ قَبْلُ أَوْ كَسَبَتْ قل انتظروا إنا منتظرون. શું હવે લોકો આની રાહ જોઈ રહ્યા છે કે તેમની સામે ફરિશ્તા આવીને ઊભા થઈ જાય, અથવા તમારો રબ પોતે આવી જાય, અથવા તમારા રબની કેટલીક સ્પષ્ટ નિશાનીઓ જાહેર થાય? જે દિવસે તમારા રબની કેટલીક ખાસ નિશાનીઓ જાહેર થઈ જશે, પછી કોઈ એવી વ્યક્તિને તેનો ઈમાન કોઈ લાભ નહીં આપે જે પહેલાં ઈમાન ન લાવી હોય અથવા જેણે ઈમાનની હાલતમાં કોઈ ભલાઈ કમાવી ન હોય. હે નબી, એમને કહી દો કે સારું, તમે રાહ જુઓ, અમે પણ રાહ જોઈએ છીએ. فرقوا دينهم وكانوا شيعا لست منهم في شيء إنما أمرهم إلى الله ثم ينبئهم. જે લોકોએ પોતાના દીનના ટુકડે ટુકડા કરી નાખ્યા અને જુદા જુદા જૂથો બની ગયા, બેશક તેમની સાથે તમારો કોઈ સંબંધ નથી. તેમનો મામલો તો અલ્લાહના હવાલે છે, એ જ તેમને બતાવશે કે તેમણે શું કર્યું છે. જે અલ્લાહની હુજૂરમાં નેકી લઈને આવશે તેના માટે 10 ગણું વળતર છે, અને જે બુરાઈ લઈને આવશે તેને એટલો જ બદલો મળશે જેટલો તેણે ગુનો કર્યો છે, અને કોઈની સાથે અન્યાય કરવામાં નહીં આવે. હે નબી, કહો મારા રબે બેશક મને સીધો રસ્તો દેખાડી દીધો છે, તદ્દન સાચો દીન જેમાં કોઈ વિકૃતિ નથી. ઇબ્રાહીમનો માર્ગ જે એકાગ્ર થઈને તેણે અપનાવ્યો હતો અને તે મુશ્રિકોમાંનો ન હતો. કહો, મારી નમાઝ, મારી સર્વ ઇબાદતની વિધિઓ, મારું જીવવું અને મારું મરવું બધું જ અલ્લાહ રબ્બુલ આલમીન માટે છે, જેનો કોઈ ભાગીદાર નથી. આનો જ મને આદેશ આપવામાં આવ્યો છે, અને સૌ પ્રથમ આજ્ઞા પાલનમાં માથું ઝુકાવનાર હું છું. فيه تختلفون. કહો, શું હું અલ્લાહ સિવાય કોઈ અન્ય રબ શોધું જ્યારે એ જ દરેક વસ્તુનો રબ છે? દરેક વ્યક્તિ જે કંઈ કમાય છે તેની જવાબદાર તે પોતે છે. કોઈ બોજો ઉપાડનાર બીજાનો બોજો નથી ઉપાડતો. પછી તમને સૌને પોતાના રબની તરફ પાછા ફરવાનું છે. તે વખતે તે તમારા મતભેદોની હકીકત તમારી ઉપર ઉઘાડી દેશે. એ જ છે જેણે તમને ધરતીનો ખલીફા બનાવ્યો અને તમારામાંથી કેટલાકને કેટલાકની સરખામણીમાં વધુ ઉચ્ચ દરજ્જા આપ્યા, જેથી જે કંઈ તમને આપવામાં આવ્યું છે તેમાં તમને અજમાવે. બેશક તમારો રબ સજા આપવામાં પણ ઘણો ઝડપી છે અને ઘણો દરગુજર કરનાર અને દયા કરનાર પણ છે. સૂરે આરાફ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. અલિફ લામ મીમ સાદ. કિતાબુન ઉન્ઝિલ ઇલૈકા ફલા યકુન ફી સદ્રિકા હરજુન મિન્હુ લિતુન્ઝિર બિહિ વઝિક્રા લિલ્મુમિનીન. આ એક ગ્રંથ છે જે તમારી તરફ ઉતારવામાં આવ્યો છે. પછી હે નબી, તમારા દિલમાં આનાથી કોઈ ખચકાટ ન થાય. આને ઉતારવાનો હેતુ એ છે કે તમે આના વડે ઇનકાર કરનારાઓને ડરાવો અને ઈમાન લાવનારા લોકોને શિખામણ પ્રાપ્ત થાય. લોકો, જે કંઈ તમારા રબ તરફથી તમારી ઉપર ઉતારવામાં આવ્યું છે તેનું અનુસરણ કરો અને પોતાના રબને છોડીને બીજા સરપરસ્તોનું અનુસરણ ન કરો. પરંતુ તમે શિખામણ ઓછી જ માનો છો. કેટલીય વસ્તીઓ છે જેમને અમે નષ્ટ કરી દીધી, તેમની ઉપર અમારી આપત્તિ ઓચિંતી રાતના સમયે તૂટી પડી અથવા ધોળે દિવસે એવા સમયે આવી જ્યારે તેઓ આરામ કરી રહ્યા હતા. અને જ્યારે અમારી આપત્તિ તેમની ઉપર આવી ગઈ તો તેમના મુખમાં આ સિવાય કોઈ શબ્દો ન હતા કે ખરેખર અમે જુલમી હતા. ફલનસ પછી એ ચોક્કસ થઈને રહેવાનું છે કે અમે એ લોકોનો જવાબ માગીએ જેમની તરફ અમે પૈગંબરો મોકલ્યા છે, અને પૈગંબરોને પણ પૂછીએ કે તેમણે સંદેશ પહોંચાડવાની ફરજ ક્યાં સુધી બજાવી અને તેમને તેનો શું જવાબ મળ્યો. પછી અમે પોતે સંપૂર્ણ જાણકારી સાથે પૂરેપૂરો અહેવાલ તેમની સામે મૂકી દઈશું. છેવટે અમે કંઈ ગેરહાજર તો ન હતા. અને તે દિવસે સત્ય એ જ વજન હશે જેમના પલ્લા ભારે હશે તેઓ જ સફળતા પામનારા હશે. અને જેમના પલ્લા હલકા હશે તેઓ જ પોતાને નુકસાનમાં નાખનારા હશે, કેમ કે તેઓ અમારી આયતો સાથે જુલમી વર્તન કરતા હતા. અમે તમને ધરતી ઉપર અધિકારોની સાથે વસાવ્યા અને તમારા માટે અહીં જીવન નિર્વાહની સામગ્રી ઉપલબ્ધ કરી, પરંતુ તમે લોકો ભાગ્યે જ આભારી થાવ છો. અમે તમારા સર્જનની શરૂઆત કરી, પછી તમને આકાર આપ્યો, પછી ફરિશ્તાઓને કહ્યું આદમને સિજદો કરો. આ હુકમ મળતા સૌએ સિજદો કર્યો, પરંતુ ઇબલીસ સિજદો કરનારાઓમાં સામેલ ન થયો. પૂછ્યું તને કઈ વસ્તુ એ સિજદો કરતા રોક્યો જ્યારે મેં તને હુકમ આપ્યો હતો? બોલ્યો હું તેનાથી બહેતર છું, તે મને આગમાંથી પેદા કર્યો છે અને તેને માટીમાંથી. قال فاهبط منها فما يكون لك أن تتكبر فيها فاخرج إنك من الصاغرين. فرماویوں સારું તું અહીંથી નીચે ઉતર, તને હક નથી કે અહીં મોટાઈનો ગર્વ કરે, નીકળી જા, કારણ કે હકીકતમાં તું એ લોકો પેકીનો છે જેઓ પોતે જ નામોશી ચાહે છે. બોલ્યો, મને એ દિવસ સુધી મહેતલ આપ જ્યારે આ સૌને બીજી વાર ઉઠાવવામાં આવશે. ફરમાવ્યું, તને મહેતલ આપવામાં આવે છે. બોલ્યો, સારું, તો જેવી રીતે તે મને ગુમરાહીમાં નાખ્યો છે, હું પણ હવે તારા સીધા માર્ગ ઉપર આ મનુષ્યની લાગમાં રહીશ. આગળ અને પાછળ, જમણે અને ડાબે, દરેક બાજુથી તેમને ઘેરીશ, અને તું તેમના પૈકી ઘણા ખરાને આભારી જોશે નહીં. ફરમાવ્યું, નીકળી જા અહીંથી અપમાનિત અને હાંકી કળાયેલ. વિશ્વાસ રાખ કે આમાંથી જે તારું અનુસરણ કરશે તારા સમેત એ સૌથી જહન્નમને ભરી દઈશ. અને હે આદમ, તું અને તારી પત્ની બંને આ જન્નતમાં રહો, જ્યાં જે વસ્તુની તમને ઈચ્છા થાય તે ખાઓ, પરંતુ આ વૃક્ષની નજીક ન ફરકશો, નહીં તો અત્યાચારીઓ પૈકી ન થઈ જશો. પછી શૈતાને તેમને બહેકાવ્યા જેથી તેમના ગુહ્યાંગો જે એકબીજાથી છુપાવવામાં આવ્યા હતા તેમની સામે ઉઘાડી દે. તેણે તેમને કહ્યું, તમારા રબે તમને જે આ વૃક્ષથી રોક્યા છે તેનું કારણ આ સિવાય કંઈ નથી કે ક્યાંક તમે ફરિશ્તા ન બની જાઓ અથવા તમને શાશ્વત જીવન પ્રાપ્ત ન થઈ જાય. અને તેણે સોગંદ ખાઈને તેમને કહ્યું કે હું તમારો સાચો શુભેચ્છક છું. આવી રીતે છેતરીને તે આ બંનેને ધીમે ધીમે પોતાની વાતોમાં લઈ આવ્યો. છેવટે જ્યારે તેમણે આ વૃક્ષનો સ્વાદ ચાખ્યો તો તેમના ગુહ્ય ભાગો એકબીજાની સામે ઉઘાડા થઈ ગયા અને તેઓ પોતાના શરીરને જન્નતના પાંદડા વડે ઢાંકવા લાગ્યા. ત્યારે તેમના રબે તેમને પોકાર્યા, શું મેં તમને આ વૃક્ષથી રોક્યા ન હતા અને કહ્યું ન હતું કે શૈતાન તમારો ખુલ્લો દુશ્મન છે? બંને બોલી ઉઠ્યા, હે રબ, અમે અમારી ઉપર જુલ્મ કર્યો, હવે જો તે દરગુજર ન ફરમાવી અને દયા ન કરી તો બેશક અમે બરબાદ થઈ જઈશું. ફરમાવ્યું, ઉતરી જાઓ, તમે એકબીજાના દુશ્મન છો અને તમારા માટે એક ખાસ મુદ્દત સુધી ધરતી ઉપર જ ઠેકાણું અને જીવન સામગ્રી છે. અને ફરમાવ્યું, ત્યાં જ તમારે જીવવાનું અને મરવાનું છે અને તેમાંથી જ તમને છેવટે કાઢવામાં આવશે. હે આદમની સંતાન, અમે તમારી ઉપર પોશાક ઉતાર્યો છે જેથી તમારા શરીરના લજ્જાસ્પદ ભાગોને ઢાંકે અને તમારા માટે શરીરની સુરક્ષા અને શોભાનું સાધન પણ બને. અને શ્રેષ્ઠ પોશાક તકવા એટલે કે સંયમનો પોશાક છે. આ અલ્લાહની નિશાનીઓમાંની એક નિશાની છે, કદાચ લોકો આમાંથી બોધપાઠ લે. يراكم هو وقبيله من હે આદમની સંતાન, એવું ન બને કે શૈતાન તમને ફરીથી એવી જ રીતે ફોસલાવે જેવી રીતે તેણે તમારા મા બાપને જન્નતમાંથી કઢાવ્યા હતા અને તેમના પોશાક તેમની ઉપરથી ઉતરાવી દીધા હતા, જેથી તેમના ગુહ્ય ભાગો એકબીજાની સામે ઉઘાડા કરી દે. તે અને તેના સાથીદારો તમને એવી જગ્યાએથી જુએ છે જ્યાંથી તમે તેમને નથી જોઈ શકતા. આ શેતાનોને અમે એ લોકોના સરપ્રસ્ત બનાવી દીધા છે જેઓ ઈમાન લાવતા નથી. આ લોકો જ્યારે કોઈ શરમજનક કૃત્ય કરે છે તો કહે છે કે અમે અમારા મા બાપને આમ જ કરતા જોયા છે અને અલ્લાહે જ અમને આમ કરવાનો આદેશ આપ્યો છે. આમને કહો, અલ્લાહ નિર્લજ્જતાનો આદેશ કદાપી આપતો નથી. શું તમે અલ્લાહના નામે એ વાતો કહો છો જેના વિશે તમને ખબર નથી કે તે અલ્લાહ તરફથી છે? હે નબી, આમને કહો કે મારા રબે તો સચ્ચાઈ અને ઇન્સાફનો આદેશ આપ્યો છે અને તેનો હુકમ તો એ છે કે દરેક ઇબાદતમાં પોતાનું મુખ સીધું રાખો અને તેને જ પોકારો, પોતાના દીનને તેના માટે વિશિષ્ટ કરીને. જેવી રીતે તેણે તમને અત્યારે પેદા કર્યા છે તેવી જ રીતે તમે ફરી પેદા કરવામાં આવશો. إنهم اتخذوا الشياطين أولياء من دون الله ويحسبون أنهم مهتدون. એક જૂથને તો તેણે સીધો માર્ગ દેખાડી દીધો છે, પરંતુ બીજા જૂથ ઉપર ગુમરાહી બરાબર જ છવાઈ ગઈ છે, કારણ કે તેણે ખુદાની જગ્યાએ શૈતાનને પોતાનો સરપ્રસ્ત બનાવી લીધો છે અને તેઓ સમજી રહ્યા છે કે અમે સીધા માર્ગ ઉપર છીએ. હે આદમની સંતાન, દરેક ઇબાદત વખતે શોભાનો પોશાક ધારણ કરો અને ખાઓ પીઓ તથા હદથી આગળ ન વધો. અલ્લાહ હદથી વધી જનારાઓને પસંદ નથી કરતો. قل هي للذين آمنوا كذلك نفصل الآيات لقوم يعلمون. هي نبي આમને કહો કોણે અલ્લાહની એ શોભા એટલે કે પોશાકને હરામ ઠેરવી દીધી જેને અલ્લાહે પોતાના બંદાઓ માટે કાઢી હતી અને કોણે અલ્લાહની બક્ષેલી શુદ્ધ વસ્તુઓ હરામ કરી દીધી. કહો આ બધી વસ્તુઓ દુનિયાના જીવનમાં પણ ઈમાન લાવનારાઓ માટે છે અને કયામતના દિવસે તો ખાસ એમના જ માટે હશે. આવી રીતે અમે પોતાની વાતો સ્પષ્ટપણે વર્ણવીએ છીએ એ લોકો માટે જેઓ જ્ઞાન ધરાવે છે. હે નબી આમને કહો મારા રબે જે વસ્તુઓ હરામ ઠેરવી છે તે તો આ છે, નિર્લજ્જતાના કૃત્યો ચાહે જાહેર હોય કે છુપા, અને ગુનો અને સત્ય વિરુદ્ધ અતિરેક, અને એ કે અલ્લાહની સાથે તમે કોઈ એવાને ભાગીદાર બનાવો જેના માટે તેણે કોઈ સનદ ઉતારી નથી, અને આ કે અલ્લાહના નામે કોઈ એવી વાત કહો જેના વિશે તમને જ્ઞાન ન હોય કે હકીકતમાં તે તેણે જ ફરમાવેલી છે. દરેક કોમ માટે મહેતલની એક મુદ્દત ઠરાવેલી છે, પછી જ્યારે કોઈ કોમની મુદ્દત આવી લાગે છે ત્યારે એક ઘડી પણ મોડું કે વહેલું થતું નથી. અને આ વાત અલ્લાહે સર્જનના આરંભમાં જ સ્પષ્ટપણે ફરમાવી દીધી હતી. હે આદમની સંતાન, યાદ રાખો જો તમારી પાસે ખુદ તમારામાંથી જ એવા રસૂલો આવે જે તમને મારી વાતો સંભળાવી રહ્યા હોય, તો જે કોઈ નાફરમાનીથી બચશે અને પોતાનું વર્તન સુધારી લેશે તેના માટે કોઈ ભય અને દુઃખનું કોઈ કારણ નથી. અને જે લોકો અમારી આયતોને ખોટી ઠેરવશે અને તેની સામે વિદ્રોહ કરશે તેઓ જ દોજખી હશે જ્યાં તેઓ હંમેશા રહેશે. فَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَى عَلَى اللَّهِ كَذِبًا أَوْ كَذَّبَ بِآيَاتِهِ أُولَٰئِكَ تدعون من دون الله قالوا أينما كنتم تدعون من دون الله قالوا ضلوا عنا وشهدوا على أنهم كانوا كافرين. છેવટે તેના કરતા મોટો જુલમી કોણ હશે જે તદ્દન જુઠ્ઠી વાતો ઘડી કાઢી અલ્લાહના નામે ચઢાવે અથવા અલ્લાહની સાચી આયતોને ખોટી કહે. આવા લોકો પોતાના ભાગ્યલેખ મુજબ પોતાનો હિસ્સો મેળવતા રહેશે, છેક ત્યાં સુધી કે એ ઘડી આવી જશે જ્યારે અમારા મોકલેલા ફરિશ્તા તેમના પ્રાણ લેવા માટે પહોંચશે. એ વખતે તેઓ એમને પૂછશે, બતાવો હવે ક્યાં છે તમારા એ ઉપાસ્યો જેમને તમે અલ્લાહને છોડીને પોકારતા હતા? તેઓ કહેશે, બધા અમને છોડીને ગુમ થઈ ગયા. અને તેઓ ખુદ પોતાની વિરુદ્ધ સાક્ષી આપશે કે અમે હકીકતમાં સત્યનો ઇનકાર કરનારા હતા. من قبلكم من الجن والإنس في النار كلما دخلت أمة لعنت أختها حتى إذا اداركوا فيها جميعا قالت أخراهم لأولاهم અલ્લાહ ફરમાવશે, જાઓ તમે પણ એ જ જહન્નમમાં ચાલ્યા જાઓ જેમાં તમારી પહેલા થઈ ગયેલા જિન્નાતો અને માનવીઓના જૂથ જઈ ચૂક્યા છે. દરેક જૂથ જ્યારે જહન્નમમાં દાખલ થશે તો પોતાની આગળના જૂથ ઉપર ધિક્કાર કરતો દાખલ થશે, એટલે સુધી કે જ્યારે સૌ ત્યાં એકઠા થઈ જશે. દરેક પછીનો જૂથ પહેલા જૂથ માટે કહેશે કે હે રબ, આ લોકો હતા જેમણે અમને ભટકાવ્યા, આથી તેમને આગની બમણી સજા આપ. જવાબમાં ઈર્ષાદ થશે, દરેકને માટે બમણી જ સજા છે, પરંતુ તમે જાણતા નથી. અને પહેલું જૂથ બીજા જૂથને કહેશે કે જો અમે આરોપને પાત્ર હતા તો તમને જ અમારી ઉપર કઈ શ્રેષ્ઠતા પ્રાપ્ત હતી. હવે પોતાની કમાણીના પરિણામ રૂપે સજાનો સ્વાદ ચાખો. لهم أبواب السماء ولا يدخلون الجنة حتى يلج الجمل في سم الخياط وكذلك نجزي المجرمين. بشك જે લોકોએ અમારી આયતોનો ખોટી ઠેરવી છે અને તેમની વિરુદ્ધ વિદ્રોહ કર્યો છે તેમના માટે આકાશના દરવાજા હરગિજ ખોલવામાં નહીં આવે. તેમનું જન્નતમાં જવું એટલું જ અશક્ય છે જેટલું સોયના નાકામાંથી ઊંટનું પસાર થવું. ગુનેગારોને અમારે ત્યાં આવો જ બદલો મળે છે. તેમના માટે તો જહન્નમનું બિછાણું અને જહન્નમનું જોડવાનું, આ છે એ બદલો જે અમે અત્યાચારીઓને આપીએ છીએ. આનાથી ઉલટું જે લોકોએ અમારી આયતોને માની છે અને સારા કર્મ કર્યા છે અને આ માટે અમે દરેકને તેની શક્તિ જેટલો જ જવાબદાર ઠેરવીએ છીએ એ જન્નતવાસીઓ છે જ્યાં તેઓ હંમેશા રહેશે. તેમના દિલોમાં એકબીજા માટે જે દ્વેષ હશે તેને અમે કાઢી નાખીશું. તેમની નીચે નદીઓ વહેતી હશે અને તેઓ કહેશે, પ્રશંસા અલ્લાહ જ માટે છે જેણે અમને આ માર્ગ દેખાડ્યો. અમે પોતે માર્ગ પામી શકતા ન હતા જો અલ્લાહ અમારું માર્ગદર્શન ન કરત. અમારા રબે મોકલેલા રસૂલો હકીકતમાં સત્ય જ લઈને આવ્યા હતા. એ વખતે અવાજ આવશે, આ જન્નત જેના તમે વારસદાર બનાવવામાં આવ્યા છો તમને એ કર્મોના બદલામાં મળી છે જે તમે કરતા હતા. વના અસહાબુલ الذين يصدون عن سبيل الله ويبغونها عوجا وهم بالآخرة كافرون. પછી આ જન્નતના લોકો દોજખના લોકોને સાથ પાડીને કહેશે, અમે એ તમામ વાયદાઓને સાચા જોયા જે અમારે રબે અમારી સાથે કર્યા હતા. શું તમે પણ એ વાયદાઓને સાચા જોયા જે તમારા રબે કર્યા હતા? તેઓ જવાબ આપશે, હા. ત્યારે એક પોકારનાર તેમની વચ્ચે પોકારશે, ખુદાની લાનત એ અત્યાચારીઓ ઉપર જે અલ્લાહના માર્ગથી લોકોને રોકતા હતા અને તેમાં વક્રતા પેદા કરવા માગતા હતા અને આખિરતનો ઇનકાર કરનારા હતા. وعلى الأعراف رجال يعرفون كلا بسيماهم ونادوا أصحاب الجنة أن لم يدخلوها وهم يطمعون. આ બંને જૂથો વચ્ચે એક આળ હશે જેની ઊંચાઈઓ એટલે કે આરાફ ઉપર બીજા કેટલાક લોકો હશે. તેઓ દરેકને તેના ચહેરાથી ઓળખશે અને જન્નતવાસીઓને સાથ પાડીને કહેશે, સલામતી થાઓ તમારી ઉપર. આ લોકો જન્નતમાં દાખલ તો નથી થયા, પરંતુ તેના ઉમેદવાર હશે. અને જ્યારે તેમની નજરો દોજકીઓ તરફ ફરશે તો કહેશે, હે રબ, અમને આ અત્યાચારી લોકોમાં સામેલ ન કરજે. પછી આ આરાફના લોકો દોજકની કેટલીક મોટી મોટી વ્યક્તિઓને તેમની નિશાનીઓ વડે ઓળખીને પોકારશે, જોઈ લીધું તમે, આજે ન તો તમારા અનુયાયીઓ તમારા કોઈ કામ લાગ્યા અને ન તો એ સાધન સામગ્રી જેને તમે મોટી વસ્તુ સમજતા હતા. لا ينالهم الله بر અને શું આ જન્નતવાસીઓ એ જ લોકો નથી જેમના વિશે તમે સોગંદો ખાઈને કહેતા હતા કે એમને તો અલ્લાહ પોતાની કૃપામાંથી કંઈ પણ નહીં આપે? આજે એમને જ કહેવામાં આવ્યું કે દાખલ થઈ જાઓ જન્નતમાં, તમારા માટે ન ભય છે ન દુઃખ. અને દોજખના લોકો જન્નતવાસીઓને પોકારીને કહેશે કે થોડું ઠંડુ પાણી અમારી ઉપર નાખી દો, અથવા અલ્લાહે તમને જે રોજી આપી છે તેમાંથી થોડું ફેંકી દો. તેઓ જવાબ આપશે, અલ્લાહે આ બંને વસ્તુઓ એ સત્યના ઇનકાર કરનારાઓ માટે હરામ કરી દીધી છે. فَلْيَوْمَ نَنْسَاهُمْ كَمَا نَسُوا لِقَاءَ يَوْمِهِمْ هَذَا وَمَا كَانُوا بِآيَاتِنَا يَجْحَدُونَ. જેમણે પોતાના દીનને ખેલ અને તમાશો બનાવી દીધો હતો અને જેમને દુનિયાના જીવને ભ્રમમાં નાખી રાખ્યા હતા, અલ્લાહ ફરમાવે છે કે આજે અમે પણ તેમને એવી જ રીતે ભૂલાવી દઈશું જેવી રીતે તેઓ આ દિવસની મુલાકાતને ભૂલી ગયા અને અમારી આયતોનો ઇનકાર કરતા રહ્યા. અમે આ લોકોની પાસે એક એવો ગ્રંથ લઈ આવ્યા છીએ જેને અમે જ્ઞાન વડે ખુલાસાવાર બનાવ્યો છે અને જે ઈમાન લાવનારાઓ માટે માર્ગદર્શન અને કૃપા છે. હવે શું આ લોકો આ સિવાય કોઈ બીજી વાતની રાહ જુએ છે કે એ પરિણામ સામે આવી જાય જેના સમાચાર આ ગ્રંથ આપી રહ્યો છે? હવે શું આ લોકો આ સિવાય કોઈ બીજી વાતની રાહ જુએ છે કે એ પરિણામ સામે આવી જાય જેના સમાચાર આ ગ્રંથ આપી રહ્યો છે? જે દિવસે એ પરિણામ સામે આવી જશે તો એ જ લોકો જેમણે પહેલાં આને અવગણી દીધો હતો કહેશે, હકીકતમાં અમારા રબના રસૂલો સત્ય લઈને આવ્યા હતા, પછી શું હવે અમને થોડા ભલામણ કરનારા મળશે જેઓ અમારા માટે ભલામણ કરે, અથવા અમને બીજી વાર પાછા જ મોકલી આપવામાં આવે જેથી જે કંઈ અમે પહેલાં કરતા હતા તેની જગ્યાએ હવે બીજી રીતે કામ કરીને દેખાડીએ? તેમણે પોતાની જાતને નુકસાનમાં નાખી દીધી અને એ બધા જુઠ્ઠાણા જે તેમણે ઘડી કાઢ્યા હતા આજે તેમને છોડીને ગુમ થઈ ગયા. હકીકતમાં તમારો રબ અલ્લાહ છે જેણે આકાશો અને ધરતીને 6 દિવસમાં પેદા કર્યા, પછી પોતાના રાજ્ય સિંહાસન ઉપર બિરાજ્યો, જે રાતને દિવસ ઉપર ઢાંકી દે છે અને પછી દિવસ રાતની પાછળ દોડતો આવે છે, જેણે સૂર્ય અને ચંદ્ર અને તારા પેદા કર્યા, સૌ તેની આજ્ઞાને આધીન છે. જાણી લો, તેની જ સૃષ્ટિ છે અને તેનો જ હુકમ પણ. મોટો બરકતવાળો છે અલ્લાહ, બધી જ દુનિયાઓનો માલિક અને પરવરદિગાર. પોતાના રબને પોકારો કરગરીને અને ગુપ્ત રીતે, બેશક તે હદથી વધી જનારાઓને પસંદ કરતો નથી. ધરતીમાં બગાડ ન ફેલાવો જ્યારે તેની સુધારણા થઈ ચૂકી છે, અને અલ્લાહને જ પોકારો ડર અને લાલસા સાથે, બેશક અલ્લાહની કૃપા સચ્ચરિત્ર લોકોની નજીક છે. અને એ અલ્લાહ છે જે પવનોને પોતાની કૃપાની આગળ ખુશખબર લઈને મોકલે છે. પછી જ્યારે તેઓ પાણીથી ભરેલા વાદળો ઉઠાવી લે છે તો તેમને કોઈ મૃત ધરતી તરફ ગતિ આપે છે, અને ત્યાં વરસાદ વરસાવી એ જ મૃત ધરતીમાંથી જાત જાતના ફળો નિપજાવે છે. જુઓ, આવી રીતે અમે મરદાને મૃતા અવસ્થામાંથી કાઢીએ છીએ. કદાચ તમે આને નિહાળીને બોધ ગ્રહણ કરો. જે જમીન સારી હોય છે તે પોતાના રબના હુકમથી પુષ્કળ ફળફૂલ નિપજાવે છે, અને જે જમીન ખરાબ હોય છે તેમાંથી ખરાબ પેદાશ સિવાય કંઈ ઉપજતું નથી. આવી જ રીતે નિશાનીઓને અમે વારંવાર પેશ કરીએ છીએ એ લોકો માટે જેઓ આભારી થનારા છે. અમે નૂહને તેની કોમ તરફ મોકલ્યો. તેણે કહ્યું, હે મારી કોમના લોકો, અલ્લાહની બંદગી કરો, એના સિવાય તમારો કોઈ ખુદા નથી. હું તમારા માટે એક ભયાનક દિવસની યાતનાથી ડરું છું. તેની કોમના સરદારોએ જવાબ આપ્યો, અમને તો એવું દેખાય છે કે તમે સ્પષ્ટ ગુમરાહીમાં પડેલા છો. નૂહે કહ્યું, હે મારી કોમના લોકો, હું કોઈ ગુમરાહીમાં પડેલો નથી, પરંતુ હું રબ્બુલ આલમીનનો રસૂલ છું. તમને પોતાના રબના સંદેશાઓ પહોંચાડું છું, તમારું ભલું ઈચ્છું છું, અને મને અલ્લાહ તરફથી એ બધાની ખબર છે જેની તમને ખબર નથી. શું તમને એ વાત ઉપર આશ્ચર્ય થયું કે તમારી પાસે ખુદ તમારી પોતાની કોમની એક વ્યક્તિ મારફતે તમારા રબની યાદી આવી, જેથી તમને ચેતવે અને તમે ખોટા રસ્તે જતા બચી જાઓ અને તમારી ઉપર દયા કરવામાં આવે? Thank you. પરંતુ તેમણે તેને ખોટો ઠેરવ્યો. છેવટે અમે તેને અને તેના સાથીઓને એક વહાણમાં બચાવી લીધા અને એ લોકોને ડૂબાડી દીધા જેમણે અમારી આયતોને ખોટી ઠેરવી હતી. બેશક તેઓ આંધળા હતા. અને આદની કોમ તરફ અમે તેમના ભાઈ હુદને મોકલ્યો. તેણે કહ્યું, હે મારી કોમના લોકો, અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ ખુદા નથી. પછી શું તમે ખોટા રસ્તે જવાથી બચશો નહીં? તેની કોમના સરદારોએ, જેઓ તેની વાત માનવાનો ઇનકાર કરી રહ્યા હતા, જવાબમાં કહ્યું, અમે તો તમને મૂર્ખાઈમાં પડેલા જોઈએ છીએ અને અમારો ખ્યાલ છે કે તમે જુઠ્ઠા છો. તેણે કહ્યું, હે મારી કોમના ભાઈઓ, હું મૂર્ખાઈમાં પડેલો નથી, બલકે હું રબ્બુલ આલમીનનો રસૂલ છું. તમને પોતાના રબના સંદેશા પહોંચાડું છું અને તમારો એવો શુભેચ્છક છું જેની ઉપર ભરોસો કરી શકાય. وزادكم في الخلق بسطة فاذكروا آلاء الله لعلكم تفلحون. શું તમને આ વાત ઉપર આશ્ચર્ય થયું કે તમારી પાસે ખુદ તમારી પોતાની કોમની એક વ્યક્તિ મારફતે તમારા રબની યાદી આવી જેથી તે તમને ચેતવે? એ ન ભૂલો કે તમારા રબે નૂહની કોમ પછી તમને તેના ઉત્તરાધિકારી બનાવ્યા અને તમને ખૂબ બળવાન બનાવ્યા. પછી અલ્લાહની કુદરતના ચમત્કારોને યાદ રાખો, આશા છે સફળતા પામશો. તેમણે જવાબ આપ્યો, શું તું અમારી પાસે એટલા માટે આવ્યો છે કે અમે માત્ર અલ્લાહની જ ઉપાસના કરીએ અને તેમને છોડી દઈએ જેમની પૂજા અમારા બાપ દાદા કરતા આવ્યા છે? સારું, જો તું સાચો છે તો લઈ આવે આફત જેની તું અમને ધમકી આપે છે. તેણે કહ્યું, તમારા રબની ફિટકાર તમારી ઉપર પડી ગઈ અને તેનો પ્રકોપ તૂટી પડ્યો. શું તમે મારી સાથે એ નામો માટે ઝઘડો છો જે તમે અને તમારા બાપ દાદાઓએ રાખી લીધા છે, જેના માટે અલ્લાહે કોઈ સનદ ઉતારી નથી? સારું, તો તમે પણ રાહ જુઓ અને હું પણ તમારી સાથે રાહ જોઉં છું. છેવટે અમે પોતાની દયાથી હૂદ અને તેના સાથીઓને બચાવી લીધા અને એ લોકોના મૂળ કાપી નાખ્યા જેઓ અમારી આયતોને ખોટી ઠેરવી ચૂક્યા હતા અને ઈમાન લાવવાના ન હતા. قد جاءتكم بينة من ربكم هذه ناقة الله لكم آية فَذَرُوهَا تَأْكُلْ فِي أَرْضِ اللَّهِ وَلَا تَمَسُّوهَا بِسُوءٍ وَلَا تَمَسُّوهَا بِسُوءٍ فَيَأْخُذَكُمْ عَذَابٌ. અને સમુદ્રની તરફ અમે તેમના ભાઈ સાલેહને મોકલ્યો. તેણે કહ્યું, હે મારી કોમના લોકો, અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ ખુદા નથી. તમારી પાસે તમારા રબની સ્પષ્ટ દલીલ આવી ગઈ છે. આ અલ્લાહની ઊંટણી તમારા માટે એક નિશાનીના રૂપમાં છે. આથી આને છૂટી મૂકી દો કે અલ્લાહની ધરતી ઉપર ચરતી ફરે. આને કોઈ બદ ઇરાદાથી સ્પર્શ કરશો નહીં, નહીં તો એક પીડાકારી આફત તમને ઝડપી લેશે. وَاذْكُرُوا إِذْ جَعَلَكُمْ خُلَفَاءَ مِنْ بَعْدِ عَادٍ وَبَوَّأَكُمْ فِي الْأَرْضِ تَتَّخِذُونَ مِنْ سُهُولِهَا قُصُورًا تَتَّخِذُونَ مِنْ سُهُولِهَا قُصُورًا وَتَنْحِتُونَ الْجِبَالَ بُيُوتًا فاذكروا آلاء الله ولا تعثوا في الأرض مفسدين. યાદ કરો એ સમયે જ્યારે અલ્લાહે આદની કોમ પછી તમને તેના ઉત્તરાધિકારી બનાવ્યા અને તમને ધરતી ઉપર આ ઉચ્ચ સ્થાન એનાયત કર્યું કે આજે તમે તેના સપાટ મેદાનોમાં ભવ્ય મહેલો બાંધો છો અને તેના પર્વતોને ઘરોના સ્વરૂપમાં કોતરી કાઢો છો. પછી તેની કુદરતના ચમત્કારોને યાદ રાખો અને ધરતી ઉપર બગાડ ન ફેલાવો. તેની કોમના સરદારોએ જેઓ ઘમંડી થઈ ગયા હતા, નબળા વર્ગના એ લોકોને જેઓ ઈમાન લઈ આવ્યા હતા, કહ્યું, શું તમે ખરેખર આ જાણો છો કે સાલે પોતાના રબનો પેગંબર છે? તેમણે જવાબ આપ્યો, બેશક જે સંદેશ સાથે તેને મોકલવામાં આવ્યો છે તેને અમે માનીએ છીએ. એ ઘમંડી લોકોએ કહ્યું, જે વસ્તુને તમે માની અમે તેનો ઇનકાર કરનારા છીએ. પછી તેમણે તે ઉટણીને મારી નાખી અને સંપૂર્ણ ઉદ્ધતાઈપૂર્વક પોતાના રબના હુકમનો ભંગ કરી બેઠા અને સાલેહને કહી દીધું, લઈ આવો એ આફત જેની તું અમને ધમકી આપે છે, જો તું હકીકતમાં પેગંબરોમાંથી છે. છેવટે એક ધ્રુજાવી મૂકનારી આપત્તિએ તેમને ઝડપી લીધા અને તેઓ પોતાના ઘરોમાં ઊંધા પડેલા જ રહી ગયા. અને સાલે એમ કહેતો તેમની વસ્તીમાંથી નીકળી ગયો, હે મારી કોમ, મેં પોતાના રબનો સંદેશો તને પહોંચાડી દીધો અને મેં તારું ઘણું ભલું ઈચ્છ્યું, પરંતુ હું શું કરું કે તને પોતાના શુભેચ્છકો પસંદ જ નથી. અને લૂતને અમે પેગંબર બનાવીને મોકલ્યો, પછી યાદ કરો જ્યારે તેણે પોતાની કોમને કહ્યું, શું તમે એવા નિર્લજ્જ થઈ ગયા છો કે એ શરમજનક કૃત્ય કરો છો જે તમારી અગાઉ દુનિયામાં કોઈએ નથી કર્યું? તમે સ્ત્રીઓને છોડીને પુરુષો વડે પોતાની કામ વાસના પૂરી કરો છો. હકીકત એ છે કે તમે તદ્દન હદથી વધી જનારા લોકો છો. પરંતુ તેની કોમનો જવાબ એ સિવાય કંઈ ન હતો, કાળો આ લોકોને પોતાની વસ્તીઓમાંથી મોટા ચોખલિયા બને છે. આ છેવટે અમે લૂત અને તેના ઘરના લોકોને સિવાય તેની પત્નીને જે પાછળ રહી જનારાઓમાંથી હતી બચાવીને કાઢી લીધા. અને એ કોમ ઉપર વરસાવી એક વર્ષા, પછી જુઓ કે અપરાધીઓનો અંજામ શું આવ્યો. અને મધ્યનવાળાઓની તરફ અમે તેમના ભાઈ શુએબને મોકલ્યો. તેણે કહ્યું, હે મારી કોમના ભાઈઓ, અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ ખુદા નથી. તમારી પાસે તમારા રબનું સ્પષ્ટ માર્ગદર્શન આવી ગયું છે. આથી તોલ અને માપ પૂરેપૂરા ભરો, લોકોને તેમની વસ્તુઓ ઓછી ના આપો અને ધરતી ઉપર બગાડ ન ફેલાવો જ્યારે તેની સુધારણા થઈ ચૂકી છે. આમાં જ તમારી ભલાઈ છે જો તમે હકીકતમાં મોમિન છો. واذكروا إذ كنتم قليلا فكثرتم મુફસિદીન અને જીવનના દરેક માર્ગ ઉપર લૂંટારા બનીને ન બેસી જાઓ, જેથી લોકોને ભયભીત કરવા અને ઈમાનવાળાઓને અલ્લાહના માર્ગથી રોકવા લાગો અને સીધા માર્ગને વાંકો કરવા ઉપર ઉતરી આવો. યાદ કરો એ સમય જ્યારે તમે જૂજ હતા, પછી અલ્લાહે તમને ઘણા કરી દીધા. અને આંખો ઉઘાડીને જુઓ કે દુનિયામાં બગાડ ફેલાવનારાઓનો શો અંજામ આવ્યો છે. જો તમારા પૈકી એક જૂથ એ શિક્ષણ ઉપર જેની સાથે મને મોકલવામાં આવ્યો છે ઈમાન લાવે છે અને બીજો ઈમાન નથી લાવતો, તો ધીરજપૂર્વક જોતા રહો એટલે સુધી કે અલ્લાહ આપણી વચ્ચે ફેંસલો કરી નાખે, અને તે જ સૌથી સારો ફેંસલો કરનાર છે.